શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 80 વારાહ પુરાણનું લક્ષણ તથા તેના પાઠ શ્રવણ તથા દાનનું મહાત્મય. શ્રી બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું વારાહ પુરાણનું વર્ણન કરું છું. આ બે ભાગોમાં છે અને સનાતન ભગવાન વિષ્ણુના મહાત્મયનું સૂચક છે. પૂર્વકાળમાં મારા દ્વારા નિર્મિત જે માનવ કલ્યાણનો પ્રસંગ છે તેને જ વિદ્વાનોમાં શ્રેષ્ઠ સાક્ષાત નારાયણ સ્વરૂપ વેદવ્યાસે પૃથ્વી પર આ પુરાણમાં લખ્યો છે. વારાહ પુરાણના 24,000 શ્લોકો છે. આમાં સર્વપ્રથમ પૃથ્વી અને વારાહ ભગવાનનો શુભ સંવાદ છે. ત્યાર પછી આદિ સતયુગના વૃતાંતમાં રેભ્યનું ચરિત્ર છે. પછી દુર્જયના ચરિત્ર અને શ્રાદ્ધકલ્પનું વર્ણન છે. ત્યાર પછી મહાતપાનું આખ્યાન, ગૌરીની ઉત્પત્તિ, વિનાયક નાગગણ સેનાની એટલે કે કાર્તિકેય, આદિત્યગણ દેવી ધનદ તથા વૃષનું આખ્યાન છે. ત્યાર પછી સત્યતપાના વ્રતની કથા છે. ત્યાર પછી અગસ્ત્ય ગીતા તથા રુદ્ર ગીતા કહેવામાં આવી છે. મહિષાસુરના વિધ્વંસમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણેયની શક્તિનું મહાત્મ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. ત્યાર પછી પૂર્વાધ્યાય શ્વેતોપાખ્યાન, ગોપ્રદાનિક વગેરે સતયુગનું વૃતાંત મેં પ્રથમ ભાગમાં બતાવ્યું છે. લગભગ બધા તીર્થોના મહાત્મ્યનું અલગ અલગ વર્ણન છે. મથુરાનો મહિમા વિશેષ રૂપે પ્રસ્તુત કરેલ છે. ત્યાર પછી શ્રાદ્ધ વગેરેની વિધિ છે. ત્યાર પછી ઋષિપુત્રના પ્રસંગમાં યમલોકનું વર્ણન છે. ત્યાર પછી ઋષિપુત્રના પ્રસંગમાં યમલોકનું વર્ણન, કર્મવિપાક તથા વિષ્ણુવ્રતનું નિરૂપણ છે. ગોકર્ણના પાપનાશક મહાત્મ્યનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે વારાહ પુરાણનો આ પૂર્વ ભાગ છે. ઉત્તર ભાગમાં પુલસ્ત્ય અને પુરુરાજના સંવાદમાં વિસ્તારથી બધા તીર્થોના મહાત્મ્યનું અલગ અલગ વર્ણન છે. પછી સંપૂર્ણ ધર્મોની વ્યાખ્યા અને પુષ્કર નામક પુણ્ય પર્વનું પણ વર્ણન છે. આ પ્રમાણે મેં તમને પાપનાશક વારાહ પુરાણનો પરિચય આપ્યો છે. આ વાંચનાર કે સાંભળનારના મનમાં ભગવદ્ ભક્તિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય આ પુરાણને લખીને અને સુવર્ણની ગરુડની પ્રતિમા બનાવીને તલની ધેનુની સાથે ચૈત્રની પૂર્ણિમાના દિવસે ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાન આપે છે તે દેવતાઓ તથા મહર્ષિઓને વંદિત થઈને ભગવાન વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. જે વારાહ પુરાણની આ વિષય સૂચિનો પાઠ કે શ્રવણ કરશે તો તે પણ ભગવાન વિષ્ણુના ચરણોમાં સંસાર બંધનનો નાશ કરનારી ભક્તિ પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 80 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.